આપણે દરરોજ જે વિચારોને મનમાં જગ્યા આપીએ છીએ એ વિચારો ધીમે ધીમે આપણી આદતો બને છે, અને આ આદતો જ એક દિવસ આપણું વર્તન બની જાય છે. નકારાત્મક વિચારોને પોષીશું તો સંજોગો કરતાં પહેલાં હારી જઈશું, પણ સકારાત્મક વિચારોને પોષીશું તો મુશ્કેલી પણ આપણને મજબૂત બનાવશે. મન એ જમીન છે, જે વાવશો એ જ ઉગશે. આજે ગુસ્સો, ડર, શંકા વગેરે વાવશો તો કાલે અશાંતિ જ મળશે, પણ વિશ્વાસ, ધીરજ, આશા વગેરે વાવશો તો શાંતિ અને સફળતા મળશે. એટલે આજથી પોતાને પૂછીએ, હું કયા વિચારને પોષી રહ્યો છું? કારણ કે એ વિચારો જ આવતીકાલે મારા વર્તન દ્વારા દુનિયાને દેખાશે. વિચાર બદલો તો વર્તન બદલાશે, વર્તન બદલાશે તો જીવન બદલાશે.